શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 13મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પિતા બાલશર્માના ગયા પછી વિપ્રવર્ય દેવશર્મા સાસુ અને સસરાને રંજન કરતા કરતા પિતાએ ઉપદેશેલા ગૃહસ્થ ધર્મોનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાન કરવા લાગ્યા અને પ્રેમવતી પોતાના પતિ દેવશર્માને ઈશ્વર માની નિર્દંભપણે વિનય અને અનુવૃત્તિ સાચવવા પૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. ધર્મ અને ભક્તિ બંને દંપતી દર 15 દિવસે આવતી એકાદશીનું વ્રત પણ નિયમપૂર્વક આદરની સાથે નિરાહાર રહીને કરતા હતા. હે રાજન, શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા ગૃહસ્થ ધર્મોનું વિધિપૂર્વક આચરણ કરતા તે દંપતીનું ચિત્ત દિવસે ને દિવસે અધિકને અધિક વિશુદ્ધ બનતું જતું હતું. મહાસંકટના સમયે પણ ધર્મદેવ ક્યારેય પોતાના ધર્મનો ત્યાગ કરતા નહીં. તે હંમેશા ધાર્મિક પુરુષોનો જ સમાગમ કરતા પણ બીજાનો સંગ તો ક્યારેય પણ કરતા નહીં. તે દેવશર્માની અતિ ઉત્કૃષ્ટ ધર્મનિષ્ઠા જોઈને સર્વે મનુષ્યો હે ધર્મદેવ એ પ્રમાણે કહીને બોલાવવા લાગ્યા. ત્યારથી તે ધર્મ એવા નામથી આલોકમાં પ્રસિદ્ધિ પામ્યા. લાભ શુભ વગેરે પુત્રોની સાથે શ્રદ્ધા મૈત્રી વગેરે ધર્મદેવની બીજી 12 પત્નીઓ પણ પ્રાકૃત મનુષ્યો જોઈ ન શકે તે રીતે દિવ્ય સ્વરૂપે નિરંતર ધર્મદેવની સેવામાં હાજર રહેતી હતી. ધર્મદેવ હંમેશા ત્રિકાળ સ્નાન અને સંધ્યા વંદન કરતા તેમજ પ્રાતઃકાળે અને સાયંકાળે હોમકર્મ, ગાયત્રીનો જપ, સ્વાધ્યાયમાં વેદ પારાયણ, પિતૃતર્પણ, વિષ્ણુ પૂજન, વૈશ્વદેવ અને અતિથિઓનો સત્કાર આટલું પ્રતિદિન અવશ્યપણે કરતા હતા. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દૃઢતાને અર્થે વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત આદિ ઇતિહાસોનો વારંવાર અભ્યાસ કરતા હતા. હે રાજન, તે દંપતી પોતપોતાના ધર્મોનું દૃઢતાપૂર્વક પાલન કરતા પ્રેમપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુનું ભજન કરતા હતા અને જન્માષ્ટમી, રામનવમી આદિ વિષ્ણુના વ્રતોનું અનુષ્ઠાન પણ કરતા હતા. આ રીતે સ્વધર્મમાં અને ભગવદ્ ભક્તિને વિશે જેવી દ્રઢ સ્થિતિ ધર્મભક્તિને હતી તેવી જ દ્રઢ સ્થિતિ દુર્વાસાના શાપથી પૃથ્વી પર જન્મેલા મરીચ્યાદિ મુનિઓની પણ હતી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સમય વ્યતીત થતા ધર્મ અને ભક્તિ દેવીને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો. તે સ્વધર્મનિષ્ઠ અને ગુણોમાં શંકર્ષણ સમાન હતા. તેનું રામપ્રતાપ એવું નામ રાખવામાં આવ્યું. ધર્મદેવના પ્રાગટ્ય પહેલા આ પૃથ્વી ઉપર જે હજારો અસુરો ઉત્પન્ન થયા તે સર્વે ધર્મનિષ્ઠ ભગવાનના ભક્તોને બહુ પ્રકારે દુઃખ આપી પીડવા લાગ્યા. મરીચ્યાદિક મહર્ષિઓને તો પોતાના વિશેષ વૈરી માની ઉદ્ધત તે અસુરો દુઃખ આપતા હતા અને તેમાં ધર્મદેવને તો અતિ અધિક પીડા આપવા લાગ્યા. ભક્તિદેવીએ સહિત ધર્મદેવને પોતાના એકમાત્ર શત્રુ જાણીને જે રીતે તેઓ દુઃખી થાય તેમ તે અસુરો અધિકને અધિક ઉપાયો કરવા લાગ્યા. તે અસુરો ધર્મદેવના સમગ્ર ગુણોને વિશે દોષોનું આરોપણ કરી વારંવાર નિંદા અને તિરસ્કાર કરતા હતા તેમજ મિથ્યા અપવાદનું આરોપણ પણ કરતા હતા. હે રાજન, દુર્જનોના અતિ ત્રાસથી છપૈયામાં રહેતા ધર્મદેવ ત્યાં રહેવામાં અત્યંત ઉદાસ થયા. તેથી છપૈયા ગામનો ત્યાગ કરી પત્ની અને પુત્રની સાથે અયોધ્યામાં આવીને રહ્યા. હે રાજન, તે અયોધ્યામાં પણ નિત્ય સરયુગંગામાં સ્નાન કરી પોતાનું સંધ્યા વંદન આદિ નિત્યકર્મ અને નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરતા ધર્મદેવને અસુરો વારંવાર વધુ પીડવા લાગ્યા. હે રાજન, પતિવ્રતાના ધર્મને વિશે નિષ્ઠાવાળી, સદાચારિણી અને બિલકુલ નિર્દોષ ગભરુ ભક્તિદેવીને પણ તે દુષ્ટ અસુરો વારંવાર દુઃખ આપવા લાગ્યા. જેવી રીતે પૂર્વે પોતાના ભાઈઓ અને પત્ની દ્રૌપદીએ સહિત ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના શત્રુઓ થકી મહાકષ્ટને પામ્યા હતા, તે જ પ્રમાણે ધર્મદેવ પણ પત્ની ભક્તિદેવીએ સહિત શત્રુઓ થકી મહાકષ્ટને પામ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યારબાદ પોતાની બુદ્ધિ પ્રમાણે દુઃખનો પ્રતિકાર કરવાની ઈચ્છાવાળા ધર્મદેવ અયોધ્યાપુરીનો ત્યાગ કરી ભગવાન શ્રી વિશ્વનાથની કાશીપુરીમાં આવી ત્યાં કેટલાક માસ નિવાસ કરીને રહ્યા. ત્યાં કાશીમાં પણ ધર્મદેવના દ્વેષી કેટલાક અસુરો ધર્મદેવને કાંઈક બીજી રીતના ઉપદ્રવોથી અતિ પીડવા લાગ્યા. અસુરોના ત્રાસથી અતિ પીડાયેલા ધર્મદેવ ધીરજ રાખી પત્ની અને પુત્રને સાથે લઈ કોઈ ન જાણે તેમ કાશીથી નીકળી પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા. પ્રયાગ તીર્થમાં ધર્મદેવે કરવાયોગ્ય સર્વે વિધિ કર્યો અને અહિંસા આદિ નિયમોનું પૂર્ણ પાલન કરતા ધારણા પારણા આદિ વ્રતોનું અનુષ્ઠાન કરી શરીરને અત્યંત કૃશ કરી મૂક્યું. આમ કેટલાક દિવસો સુધી પ્રયાગ ક્ષેત્રમાં નિવાસ કરીને રહ્યા. પ્રયાગ ક્ષેત્રમાં તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી પધારેલા તપોનિધિ અને વૈષ્ણવાચાર્ય શ્રી રામાનંદ સ્વામીના ધર્મદેવને દર્શન થયા. રામાનંદ સ્વામી શિષ્યવર્ગને ભાગવત ધર્મનો ઉપદેશ આપવામાં બહુ કુશળ હતા. કેટલાક શિષ્યો તેમની સાથે હતા. સ્વામી કેટલાક મુમુક્ષુજનોને બોધ આપતા હતા. નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધરી રહેલા દયાના સાગર એવા રામાનંદ સ્વામીએ લલાટને વિશે કુમકુમના ચાંદલાએ સહિત કેસર મિશ્રિત ચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. કંઠમાં બેવડી તુલસીની કંઠી ધારી હતી. વેદાદિ શાસ્ત્રોરૂપ શબ્દ બ્રહ્મને અને સાક્ષાત શ્રીકૃષ્ણરૂપ પરબ્રહ્મને જાણવામાં તે અનુભવી હતા. સાધુતાના લક્ષણોથી સંપન્ન આવા રામાનંદ સ્વામીને શ્રેષ્ઠ સિદ્ધયોગી જાણી ધર્મદેવ પરમ આદર થકી તેમનું સેવન કરવા લાગ્યા. આત્મનિષ્ઠ એવા રામાનંદ સ્વામીની સેવા કરતા ધર્મદેવ તેમને વ્યવહારિક એવા લૌકિક કાર્યોની અને મોક્ષ ઉપયોગી એવા વૈદિક કાર્યોની બુદ્ધિમાં વિચક્ષણતા જોઈ સાક્ષાત ઉદ્ધવજી તુલ્ય માનવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં અસુરોના ઉપદ્રવથી અતિશય પીડાયેલા ધર્મદેવને શ્રી રામાનંદ સ્વામીના દર્શન થયા એ નામે 13મો અધ્યાય પૂર્ણ થયો.